श्रीमद् देवी भागवत स्कंद चौथो अध्याय 20-21 देवीना महिमानु वर्णन तथा श्रीकृष्ण अवतारना कथा प्रसंग में वसुदेव जी नी बुद्धि मानी थी देवकीनी कंसनी तलवार थी रक्षा देवकीना बालकोनो कंस द्वारा वध व्यास जी कहे छे। जन्मेजय पृथ्वीनो भार उतारवानी कथा तथा कुरुक्षेत्र तथा प्रभास क्षेत्रमां योगमाया द्वारा सेना संहारनो प्रसंग पण कहूँ छू ते सांभळो। अपार तेजस्वी भगवान विष्णु यदुकुळमां प्रगट थया हता, तेमां बे कारण हता, भृगु मुनिनो श्राप अने योगमायानी प्रबळ इच्छा। व्यासजी कहे छे के मारी समझ प्रमाणे तेमा योगमायानी इच्छा ज मुख्य कारण छे। पृथ्वीनो भार उतारो ए तो निमित्त मात्र हतु। योगमायानी इच्छा थी भगवान विष्णु पृथ्वी पर प्रगट थया। राजन, हूँ अने मारु आ वृत्ति मनुष्य ने मोहमा बांधनारा मजबूत दोरडा छे। मुक्ति अने भक्ति नी कामनावाळा योगीओ आवी वृत्तियों में फसाया विना कल्याण रूपा भगवती जगदंबानी उपासना करे छे। देवीनी थोड़ी पण भक्ति करनार मनुष्य मुक्त थई जाय छे। पछी एवी कोण व्यक्ति छे जे तेमनी उपासना न करे? कोई व्यक्तिना मनमां एवी आशंका पण जन्मे छे के भुवनेशी माम पाही, हे भुवनेश्वरी मारी रक्षा करो। एवं कहवा जता भुवनेशी एटले के भुवनेश्वरीनो उच्चार थता ज भगवती जगदंबा तेने त्रिलोकनो वैभव आपी दे छे। पछी माम पाही मारी रक्षा करो कहवाथी तो देवी पासे आपवानुं काई ज न रहता देवी तेने तेनी ऋणी बनी जाय छे। राजन, ए जाणी लेवुं अत्यंत जरूरी छे के विद्या अने अविद्या आ बंने भगवतीना ज रूप छे। विद्यारूपी भगवतीनी कृपाथी मनुष्यनो उद्धार थई जाय छे अने अविद्या बंधनमां नाखे छे। राजन, जीवनो जन्म अने जन्मेलानो मरण निश्चिंत छे। बधा ज प्राणीओ रथना पेड़ानी जेम जन्म मृत्युना चक्करमां फर्या करे छे। मोहजाळथी मजबूत रीते बंधायेलो जीव तेनाथी छूटी शके संभव नथी, कारण के मायानो अस्तित्व होय त्यां मोहजाळनो अभाव असंभव छे। राजन, जीवना उत्पत्ति काळमां जन्म अने मृत्यु काळमां निर्धन अनिवार्य नियम छे। ब्रह्मा वगैरे बधा ज आ नियमथी पर नथी। राजन, जेना वध माटे जे निमित्त छे तेना हाथे ज तेनुं मृत्यु थशे। विधाताए जे निर्माण कर्युं छे તે અવશ્ય થઈને જ રહે છે, તેને કોઈ રોકી શકતું નથી। જન્મ મરણ વૃદ્ધાવસ્થા યોગ અથવા સુખ દુઃખ જેના માટે જે નક્કી થયું હશે તે ભોગવવું જ પડશે। જગતમાં એવું કોઈ નથી જે વિધાતાના આ નિયમને તોડી શકે। તેનું પ્રમાણ પ્રત્યક્ષ છે, સૂર્ય અને ચંદ્રમા દુનિયાને સુખી કરવા માટે અત્યંત પ્રયત્નશીલ છે, છતાં સમય આવીએ તેમને પણ શત્રુ હેરાન કરે છે। શત્રુના ત્રાસમાંથી તે કાયમ માટે મુક્ત થઈ શકતા નથી। રાજન, જુઓ, સૂર્યપુત્ર શનિને ક્ષયરોગ થયો, ચંદ્રમા કલંકી બનીને સમય વિતાવે છે। આનાથી એ સિદ્ધ થાય છે કે ગમે તેવા મહાન વ્યક્તિ માટે પણ વિધાતાના વિધાનને ફેરવવું અસંભવ છે। महाराज, योग माया अत्यंत बलवान छे, तेना संबंध में हूँ शू कहूँ? आखू विश्व तेना इशारे नाचे छे। भगवती नी इच्छा थी भगवान विष्णुना अनेक अवतार थाय छे। बधा अवतारों में ते जुदी जुदी लीला करे छे। भगवान श्रीकृष्ण देवताओनु कार्य साधवा माटे मनुष्य रूपे पृथ्वी पर पधारे छे। કૃષ્ણ અવતારમાં તેમણે જે લીલા કરી છે તે હું તમને સંક્ષેપમાં કહીશ। પ્રાચીન કાળની વાત છે, યમુનાજીના મનોહર તટ પર મધુવન નામનું એક વન હતું। ત્યાં લવણાસુર નામનો એક પ્રતાપી દાનવ રહેતો હતો. તેના પિતાનું નામ મધુ હતું. વરદાનના કારણે લવણાસુર અત્યંત અભિમાની થઈ ગયો હતો. તે દૃષ્ટિથી બ્રાહ્મણો દુઃખી હતા. મહાભાગ, લક્ષ્મણના નાના ભાઈ શત્રુઘ્ને તે મહાભિમાની દૈત્યને યુદ્ધમાં મારીને ત્યાં મથુરા નગરી વસાવી. બુદ્ધિમાન શત્રુઘ્ને કમળપત્ર જેવી સુંદર આંખોવાળા બે પુત્રો હતા. શત્રુઘ્નને કમળપત્ર જેવી સુંદર આંખોવાળા બે પુત્ર હતા. શત્રુઘ્ને તેમના બે પુત્રોને મથુરાનું રાજ્ય આપ્યું. આયુષ્ય પૂરું થયે તે બંને સ્વર્ગમાં ગયા અને કોઈક સમયે ત્યાં સૂર્યવંશી રાજાઓની સત્તા સમાપ્ત થઈ ગઈ. ત્યારે યાદવો ત્યાંના રાજા થયા. રાજન, આ બધી વાતો ઘણા સમય પહેલાની છે. યયાતિના વંશમાં સુરસેન નામે રાજા થયા. વરુણના શ્રાપથી કશ્યપ મુનિ યદુકુળમાં સુરસેનના બીજા પુત્ર રૂપે આવ્યા. તેમનું નામ વસુદેવ હતું. પિતાના મૃત્યુ પછી વસુદેવજી વેપાર કરવા લાગ્યા. તેમને ઘેર ભગવાન વિષ્ણુ પુત્ર રૂપે પધાર્યા હતા. ત્યારે મથુરાના રાજા ઉગ્રસેન હતા. તેમના પુત્રોમાં બધાથી મોટા પુત્રનું નામ કંસ હતું. વરુણે અદિતિને પણ શ્રાપ આપ્યો હતો, તેથી તે પણ કશ્યપની પાછળ પાછળ પૃથ્વી પર પધાર્યા. તેઓ દેવકના પુત્રી થયા. તેમનું નામ દેવકી હતું. મહાત્મા દેવકે તેમની પુત્રી દેવકીનું લગ્ન વસુદેવજી સાથે કર્યું હતું. લગ્ન થયા પછી વિદાય સમય આકાશવાણી થઈ. મહાભાગ કંસ, આ દેવકીનો આઠમો પુત્ર મહાન શક્તિશાળી થશે. તેના હાથે તારું મૃત્યુ થશે. આકાશવાણી સાંભળીને મહાપરાક્રમી કંસના આશ્ચર્યનો પાર ન રહ્યો. દેવવાણીને સાચી માનીને તે અત્યંત ચિંતામાં પડી ગયો. હવે શું કરું? એવો વિચાર કરીને તેણે નિશ્ચય કર્યો કે જો દેવકીને હું હમણાં જ મારી નાખું તો મૃત્યુ મારી પાસે આવશે નહીં. મૃત્યુનો ભય ઊભો કરનાર આ દેવકીને માર્યા સિવાય બીજો કોઈ ઉપાય દેખાતો નથી. પરંતુ દેવકીના પિતા દેવકજી મારા પિતા સમાન છે. આ દેવકી તેમની પુત્રી છે, તેથી આ પૂજ્ય બહેનને કઈ રીતે મારું? એવો વિચાર તેના મનમાં આવ્યો. પાછું ફરી તેણે વિચાર્યું, આજ દેવકી મારું સાક્ષાત મૃત્યુ છે. વિદ્વાન પુરુષો નિંદિત કાર્ય કરીને પણ શરીરની રક્ષા કરે છે. પ્રાશ્ચિત કરવાથી પાપનો તો નાશ થઈ જશે. જ્ઞાની લોકોએ એવો નિયમ બનાવ્યો છે કે નીચ કર્મ કરીને પણ શરીરની રક્ષા કરવી જોઈએ. આવો વિચાર કર્યા પછી દુરાત્મા કંસે તુરંત તલવાર કાઢી અને બહેન દેવકીનો ચોટલો પકડ્યો. તેણે મ્યાનમાંથી તલવાર કાઢીને હાથમાં લીધી અને નવપરિણીતા દેવકીને પોતા તરફ ખેંચીને તેને મારવા માટે હાથ ઉગામ્યો. બધા લોકો આ ભયંકર કૃત્યને જોઈ રહ્યા હતા. દેવકીને કંસ મારી રહ્યો છે તે જોઈને ત્યાં હાહાકાર થઈ ગયો. વસુદેવજીનો સાથ આપનાર કેટલાક વીર પુરુષો કંસ સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. તેમણે ધનુષ હાથમાં લીધા. વસુદેવના સાથીદારો ખૂબ ઉત્સાહમાં હતા. તેમની દ્રષ્ટિમાં દેવમાતા દેવકી કંસ માટે કૃપાપાત્ર હતી. તેથી તેમણે કંસને કહ્યું, આને છોડી દે, છોડી દે. કંસને લાચારી સાથે દેવકીને છોડી દેવી પડી. કંસ સાથે તેઓ ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. તેઓ બધા વિલક્ષણ બુદ્ધિવાળા હતા. કંસ પણ સાધારણ વ્યક્તિ ન હતો. આ ભયંકર અને રોમાંચકારી યુદ્ધનો આરંભ થવાથી યદુકુળના જે વૃદ્ધજનો હતા તેમણે કંસને યુદ્ધ બંધ કરવા સમજાવતા કહ્યું, વીર, તારામાં આવી મૂર્ખતા ક્યાંથી આવી? આ તારી આદરણીય બહેન છે, તેને મારવી એ તદ્દન અનુચિત છે, તે પણ લગ્નના આવા શ્રેષ્ઠ સમયે. વીર, સ્ત્રીની હત્યા અત્યંત અસહ્ય કાર્ય છે. આવા કાર્યથી જગતમાં આપશય મળે છે. અને ઘોર પાપ તો તેમાં છે જ. માત્ર આકાશવાણી સાંભળીને કશો વિચાર કર્યા વિના આમ કરવું બિલકુલ અનુચિત છે. એવું પણ બની શકે કે તમારા અથવા વસુદેવ દેવકીના કોઈ શત્રુએ તમારા લોકોની અપકીર્તિ થાય તે માટે આકાશમાં છુપાઈને આવી અનર્થકારી વાત કહી હોય. રાજન, તમારા અથવા વસુદેવના સુયસનો નાશ કરવા માટે જ કોઈ માયાવી શત્રુએ આવી ઘોષણા કરી હોય. અરે, તમે વીર પુરુષ હોવા છતાં આકાશવાણી સાંભળીને ભયભીત થાઓ છો? તમારા યશને નિર્મૂળ કરવા માટે કોઈ શત્રુનું આ કામ છે? ગમે તે હોય, લગ્નના ઉત્તમ અવસર પર બહેનને તો મરાય જ નહીં. મહારાજ જે થવાનું છે તે તો અવશ્ય થઈને જ રહેશે, તેને કોણ ટાળી શકે એમ છે. આ પ્રમાણે વૃદ્ધ યાદવોના સમજાવ્યા છતાં કંસ અટક્યો નહીં. ત્યારે નીતિના પૂર્ણ જાણકાર વસુદેવજી મૌન રહી શક્યા નહીં. તેમણે તે દુષ્ટને કહ્યું, કંસ, મારી સત્ય વાત સાંભળો. સત્યને આધારે જ ત્રણેય લોકોનું અસ્તિત્વ છે. જુઓ, દેવકીને બાળક થતા જ હું લાવીને તમને તે સોંપી દઈશ. રાજન, આ મારું વચન છે. જન્મતાની સાથે હું તમને બાળક લાવીને નહીં આપું તો મારા પૂર્વજો ભયંકર એવા કુંભી પાક નરકમાં પડો. વસુદેવજીના આખરી નિર્ણયને સાંભળીને ત્યાં ઉપસ્થિત નાગરિકો કંસને કહેવા લાગ્યા, ખૂબ સારી વાત છે, સારી વાત છે. તેમણે કહ્યું, વસુદેવજી મોટા મહાત્મા છે, તે ક્યારેય જુઠ્ઠું બોલતા નથી. મહાભાગ, તમે દેવકીને છોડી દો. આમ કરવાથી તમે સ્ત્રી હત્યાના પાપમાંથી ઉગરી જશો. વ્યાસજી કહે છે, હૃદય યાદવો અત્યંત ધર્માત્મા હતા. તેમને સમજાવવાથી કંસે ક્રોધનો ત્યાગ કર્યો. તેને વસુદેવજીની વાત પર પૂરો વિશ્વાસ હતો. પછી તો મોટા સ્વરે શરણાઈઓ ગુંજી ઉઠી. ત્યાં ઉપસ્થિત લોકો જય જયકાર કરવા લાગ્યા. આ પ્રમાણે યશસ્વી વસુદેવજી કંસને પ્રસન્ન કરીને તેના પંજામાંથી દેવકીને છોડાવીને બધાની સાથે પોતાને ઘેર ગયા. વ્યાસજી કહે છે, દેવી સ્વરૂપા દેવકીજી વસુદેવજી સાથે મર્યાદાનું પાલન કરતા રહેવા લાગ્યા. તેમણે ગર્ભધારણ કર્યો અને 10મે મહિને તેમણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે બાળક ખૂબ જ સુંદર હતો. પુત્રનો જન્મ થવાથી સત્યવાદી વસુદેવજીએ ભાવિ વિધાતાની ઈચ્છાને બળવાન ગણીને તેમણે દેવ માતા દેવકીજીને કહ્યું, દેવી, મેં પુત્ર સમર્પણની પ્રતિજ્ઞા કરી છે તે તમે જાણો છો. મહાભાગ્યવાન દેવકી, તે સમયે આવી કઠોર પ્રતિજ્ઞા કરીને જ તમને બચાવ્યા હતા. તેથી હે પ્રિય, તારા ભાઈ કંસને આ પુત્ર આપવાનો વિચાર કરી રહ્યો છું. કંસ અત્યંત નીચ છે અથવા વિધાતાની જ આવી ઈચ્છા છે ત્યારે તમે શું કરી શકશો? કર્મની ગતિને અજ્ઞાની લોકો કોઈ રીતે સમજી શકતા નથી. એ વાત નક્કી છે કે બધા જ જીવો કાળપાસથી બંધાયેલા છે. પોતાના કર્મનું ફળ તેમણે અવશ્ય ભોગવવું જ પડે છે, ભલે તે કર્મ શુભ હોય અથવા અશુભ. જીવોના પ્રારબ્ધની રચના બ્રહ્માજીએ ખૂબ વિચારપૂર્વક કરી છે. દેવકીજીએ કહ્યું, સ્વામીનાથ, પૂર્વ જન્મના પાપોને ધોવા માટે પ્રાશ્ચિત કરી શકાય છે એવું મહાત્માઓ કહે છે. તેથી હે નિષ્પાપ, આપ મને જણાવો કે પ્રાશ્ચિત કરવાથી મનુષ્ય પાપમાંથી છૂટી શકે છે કે નહીં? જો ન છૂટી શકતો હોય ત્યારે તો ધર્મશાસ્ત્રના પ્રણેતા યજ્ઞવલ્કાદિ મુનિઓના વચનોનું કોઈ મૂલ્ય જ રહેતું નથી. પરંતુ દેવની ગતિને અટળ માનવાથી તો આયુર્વેદ મંત્ર તંત્રાદિ બધા ઉપાયો વ્યર્થ થઈ જાય છે, અને આ રીતે અનેક પ્રમાણ વાક્યો પણ વ્યર્થ બની જાય છે. પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે તેવું પ્રત્યક્ષ પ્રમાણ છે. તેથી આ સંબંધમાં ખૂબ વિચાર કરીને એવો ઉપાય કરવો જોઈએ જેથી મારા પ્રિય પુત્રનો પ્રાણ બચી જાય. વસુદેવજી બોલ્યા, મહાભાગા, હું તમને એક સત્ય વાત કહું છું, સાંભળો. પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ, પરંતુ ફળ દેવની કૃપા પર આધારિત છે. આ જગતમાં જેટલા પ્રાણીઓ છે તેમનો ત્રણ પ્રકારના કર્મો સાથે સંબંધ છે. પ્રાચીન રહસ્યોના જાણનારા વિદ્વાન વેદો અને શાસ્ત્રોએ આ વાતનું પ્રતિપાદન કર્યું છે. દેવી, આ ત્રણ પ્રકારના કર્મો આ પ્રમાણે છે, સંચિત, પ્રારબ્ધ અને વર્તમાન. દેવી, જેટલા પ્રાણી છે તેમના જન્મમાં શુભાશુભ કર્મ જ કારણ છે. અનેક જન્મોના સંચિત કર્મ સિવાય આવીએ ફળ આપવા માટે સામે આવે છે. જીવ પૂર્વ શરીરને છોડીને કર્મ પ્રમાણે સ્વર્ગ અથવા નરક ભોગવવા પરતંત્ર છે. જીવને દિવ્ય શરીરની પ્રાપ્તિ થાય અથવા યાતના દેહની, તેમાં તેનો જ કર્મ જ કારણરૂપ છે. સ્વર્ગ અથવા નરકમાં જઈને જીવ વિવિધ ભોગો ભોગવવામાં પ્રવૃત્ત થઈ જાય છે. ભોગો સમાપ્ત થતાં જ તેને જન્મ લેવો પડે છે. સ્થૂળ દેહ સાથે સંયોગ થવાથી તે જીવ કહેવાય છે. ત્યારે તે જ ક્ષણે સંચિત કર્મો સાથે તેનો સંબંધ જોડાઈ જાય છે. તેથી શુભ અથવા અશુભ બધા જ કર્મના ફળ આ શરીરથી ભોગવવા જ પડે છે. સુલોચને, પ્રાણી માટે કર્મફળ ભોગવવા અનિવાર્ય છે. પ્રિયા, પ્રાયશ્ચિત કરવાથી વર્તમાન કર્મનો નાશ થઈ શકે છે. જો યથાર્થ રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે તો સંચિત કર્મોનો નાશ પણ તરત થઈ શકે છે, પરંતુ પ્રારબ્ધ કર્મો તો ભોગવવાથી જ નાશ પામે છે. આમ બધી રીતે વિચાર કર્યા પછી સાર એ જ નીકળે છે કે તારા આ પુત્રને કંસને સોંપી દેવો. આમ કરવાથી મારી પ્રતિજ્ઞા વ્યર્થ નહીં જાય. અસત્ય ભાષણ જગતમાં નિંદાપાત્ર હોવાથી નિષિદ્ધ છે. આ અનિત્ય સંસારમાં માત્ર ધર્મ જ સાર છે. પ્રિય, જેના મુખેથી સત્યવાણી નીકળતી નથી તેનું જીવન વ્યર્થ છે. અસત્યના પ્રભાવથી તો આ લોકમાં પણ માણસની પ્રતિષ્ઠા ઘટી જાય છે, તો તેને પરલોકમાં સુખ ક્યાંથી મળે? તેથી દેવી, તે પુત્રને આપી દે જેથી હું તેને કંસને આપી આવું. દેવી, સત્યનું રક્ષણ કરવાથી ભવિષ્યમાં કલ્યાણ અવશ્ય થશે. પ્રિય, સુખ અથવા દુઃખ કોઈ પણ પરિસ્થિતિમાં મનુષ્ય ઉત્તમ કાર્ય જ કરવું જોઈએ, કરવા જોઈએ. સત્ય પાલનથી આપણું અવશ્ય કલ્યાણ થશે. વ્યાસજી કહે છે, વસુદેવની આ વાત સાંભળીને દેવકીજીએ અત્યંત શોક સાથે નવજાત પુત્ર વસુદેવજીને આપી દીધો. પુત્રને આપતી વખતે દેવકીજીના બધા અંગો ધ્રુજી ઉઠ્યા. ધર્માત્મા વસુદેવજીએ બાળકને લઈ લીધું અને કંસના મહેલ તરફ ચાલવા માંડ્યા. રસ્તામાં લોકોએ તેમની અત્યંત પ્રશંસા કરી. જોનારાઓએ કહ્યું, ભાઈઓ, આવા ઉત્તમ વિચારના વસુદેવજીને જુઓ. માત્ર સત્ય વચનથી બંધાયા હોવાને લીધે તેમના બાળકને મૃત્યુના મુખમાં હોમવા જઈ રહ્યા છે. તે મહાન સત્યવાદી છે. ક્યારેય બીજાની નિંદા કરતા નથી. ખરેખરા વસુદેવજીનું જ જીવન સફળ છે. જુઓ તો ખરા તેમનું આ કેવું અદ્ભુત કર્મ છે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે રસ્તામાં લોકો વસુદેવજીની વાહવાહ કરી રહ્યા હતા. વસુદેવજી યથા સમય કંસના મહેલમાં પહોંચી ગયા અને નવજાત બાળક કંસને સોંપી દીધો. તે બાળક મનુષ્ય ન હતો, પરંતુ દેવતા હતો. મહાત્મા વસુદેવની સત્યનિષ્ઠા અને ધૈર્ય જોઈ કંસને પણ આશ્ચર્ય થયું. તેને બાળકને લઈ લીધો અને હસતા હસતા કહેવા લાગ્યો, સુરસેન કુમાર વસુદેવ, તમને ધન્યવાદ આપું છું. તમે મને પુત્ર આપી દીધો. તેનાથી તમારી સત્યનિષ્ઠા મેં જાણી લીધી છે, પરંતુ આ બાળક મારો કાળ નથી. આકાશવાણીએ તમારા આઠમા પુત્રથી મારું મૃત્યુ થશે એમ કહ્યું છે. આ બાળકને મારવાની મારી ઈચ્છા નથી. મહામતી, તમારે તમારો આઠમો પુત્ર મને અવશ્ય આપવાનો છે. આમ કહીને દુરાચારી કંસે તે બાળકને વસુદેવજીના હાથમાં સોંપી દીધો અને કહ્યું, આ બાળકને ઘેર લઈ જાઓ. ત્યાર પછી વસુદેવજી બાળકને લઈને પોતાના ઘર તરફ રવાના થઈ. કંસે નિશ્ચિંત થઈને મંત્રીઓને કહ્યું, કારણ વિના આ બાળકને શા માટે મારો? દેવકીનો આઠમો પુત્ર મારો કાળ છે, તેથી આ પહેલા પુત્રને મારીને પાપનો ભાર શા માટે મારા માથા પર લઉં? તે સમયે ત્યાં જેટલા વિચારશીલ શ્રેષ્ઠ મંત્રીઓ બેઠા હતા તે બધાના મુખેથી શબ્દો સરી પડ્યા, બહુ સરસ, મંત્રીઓના વિદાય થયા પછી નારદ મુનિ ત્યાં પધાર્યા. કંસે ઉભા થઈ તેમનું સ્વાગત કર્યું અને પાદ્ય આર્ધ્યથી તેમનું યથોચિત પૂજન કર્યું. ત્યાર પછી રાક્ષસરાજ કંસે કુશળ સમાચાર પૂછ્યા ને કહ્યું, મહારાજ આપે અહીં પધારવાની કૃપા ક્યાં હેતુથી કરી છે? ત્યારે હસતા હસતા નારદજીએ કંસને કહ્યું, મહાભાગ કંસ, હું સુમેરુ પર્વત પર ગયો હતો ત્યાં બ્રહ્માજી વગેરે દેવતાઓમાં ગંભીર ચર્ચા થઈ રહી હતી કે વસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી દેવાદિદેવ ભગવાન વિષ્ણુ તમને મારવા માટે જન્મ લેવાના છે. તમે તો નીતિના અચ્છા જાણકાર હોવા છતાં દેવકીના પુત્રને મારવાની તક કેમ ચૂકી ગયા? કંસે કહ્યું, હું દેવકીના આઠમા પુત્રને મારીશ, કારણ કે આકાશવાણીએ તેને જ મારો કાળ કહ્યો છે. નારદ બોલ્યા, મહારાજ શુભ અશુભ બધી નીતિઓને તમે જાણતા નથી અને દેવતાઓની માયાને પણ તમે જાણતા નથી, પછી મારે તમને શું કહેવું? પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર શુરવીર પુરુષે નાનામાં નાના શત્રુની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. મહારાજ ત્યાં આઠ પુત્રોને એકઠા ગણીએ ત્યારે હરેક પુત્ર એકબીજાની ગણતરી આઠમો જ ગણાય. કંસ, તમે મૂર્ખ છો, જાણતા હોવા છતાં શત્રુને જવા દીધો. આમ કહીને નારદ ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ચાલ્યા જવાથી તે મહામૂર્ખ કંસે દેવકીના તે પુત્રને મંગાવીને તેને પથ્થર ઉપર પછાડીને પોતે સુખી થયાનો અનુભવ કરવા લાગ્યો. અધ્યાય 20-21 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.